દાદા હું એમ પૂછતો હતો કે નરસિંહ મીરાબાઈ ચૈતન્ય મહાપ્રભુ આ બધા જે ભક્તો થઈ ગયા અને એમણે ભક્તિ માર્ગ લીધો, એ ભક્તિ દ્વારા એમને સાક્ષાત્કાર મળ્યો કે નહીં? એ જ્ઞાનીઓ બને એમ કહેવાય કે નહીં? એમને જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય કે નહીં? એમને એક થોડા અવતારમાં જ્ઞાની મળી જાય અને એમનો ઉકેલ થઈ જાય, સમજ પડે ને? તે મોટા મોટા ભક્તોને, આ કબીર સાહેબ જેવા ને નરસિંહ મહેતા જેવા ને ટકા જેવા ને, સમજ પડે ને? બીજા ભક્તો તો હજુ કઈ કવતા સુધી, આ બધું જગત જ આખું ભગત છે. શું છે? કોઈ ને કોઈ રીતે ભગત જ છે આ જગત આખું. મહામારીઓ થઈને ભગત થયો છે. શું થયું? હવે મૃત્યુ સમયે, મૃત્યુ વખતે એનું ધ્યાન પરમાત્મામાં હોય, હે મૃત્યુ વખતે ધ્યાન પરમાત્મામાં હોય અને એનો દેહ છૂટે તો એને મુક્તિ ખરી કે નહીં? એ કહે છે કે મૃત્યુ સમયે જો એનું ધ્યાન પરમાત્મામાં હોય ને દેહ છૂટી જાય તો એની મુક્તિ ખરી? હા, પણ પરમાત્મામાં તો મુક્તિ જ હોય. શું કહ્યું? પરમાત્માનું ધ્યાન હોય તો મુક્તિ ના થાય તો બહુ બે ત્રણ અવતાર બાકી હોય, પણ તે એમાં બીજો ફેર નહીં આવે, નજીકમાં છે. પણ પરમાત્માનું ધ્યાન થવું જ મુશ્કેલ છે ને. એ જ્ઞાની પુરુષ સિવાય પરમાત્માનું ધ્યાન ના થાય. એ જે આપણા ભક્તો પરમાત્માનું ધ્યાન કરતા હતા ને, એ સાચા પરમાત્મા નહીં, એ તો પરોક્ષ પરમાત્માનું. શું છે? પરોક્ષ પરમાત્મા. હા, સાચાનો જ થઈ ગયો, કલ્યાણ થઈ ગયું. હવે આ યોગીઓ થયા અરવિંદ, યોગ્યને તો બહુ વાર લાગશે, યોગ્યને તો ઘણો કાળ લાગશે. ભક્તો કલ્યાણ થઈ જશે, ભક્તોને થોડા કાળમાં કરું, યોગ્ય ને તો ઘણો કાળ લાગે. યોગી તો અહંકારી હોય, સમજ પડે ને? આ જેટલા યોગીઓ થયેલા ને, હવે રામકૃષ્ણ પરમહંસ ને એને આપણે અહંકારી કહીશું, એ યોગી ના કહેવાય. એ યોગી નહીં, ભગત ભક્ત કહેવાય. તો શું કહે? મહાન ભક્ત. વિવેકાનંદ. હે? વિવેકાનંદ. વિવેકાનંદ એ ભક્ત કહેવાય. બધા વિવેકાનંદ ભક્ત, નાના ભક્ત કહેવાય. ને આ રામકૃષ્ણ પરમહંસ મોટા ભક્ત કહેવાય, મહાન ભક્ત કહેવાય. સમજ પડે ને? પણ એ ભગવાન નજીક માં બધા આવેલા, હજુ વાર લાગશે, પણ પહોંચી જવાના બધા. પણ એમનો જે માર્ગ છે ધ્યાનનો, ધ્યાન અને સાધનાનો જે માર્ગ એમનો યોગ્યોએ જે આપ્યો, એ કે યોગ્યોએ જે ધ્યાન અને સાધનાનો માર્ગ આપ્યો, એ એમાં કઈ કચાશ ખરી કે? એમાં કઈ કચાશ ખરી? એવું છે ને, એક વાત, યોગી કયા પ્રકારના છે? આ જગતના કહેવાતા લૌકિક યોગીઓ, લૌકિક યોગીઓ છે. કેવા છે? લૌકિક. એટલે અહીં ચક્કર ઉપર, ચક્કર છે ને પાછળ, ચક્કર ઉપર ધ્યાન કરે, અહીં ધ્યાન કરે, નાક ઉપર ધ્યાન કરે, સમજ પડે ને? એ બધા મનોયોગી, કોઈ જપ યજ્ઞ કરે તો જપ વચન યોગી, સમજ પડે ને? અને કોઈ દેહ યોગી જાત જાતના પદ્માસન લાવીને એમ તેમ બધું કર્યા કરે, એમ ત્રણ યોગીઓનું તો કશું ઠેકાણું પડે નહીં. આત્મયોગી હોય તો પરમેશ્વર નજીક જ છે ને. આત્મયોગી હોય તો આ યોગ દ્વારા આત્મયોગી બની શકે ખરા કે નહીં? ના ના ના, એ તો આત્મા જાણ્યા સિવાય આત્મયોગી થઈ જ નહીં શકે ને. આત્મા જાણ્યા સિવાય કોઈ પણ માણસ આત્મયોગી થઈ શકે નહીં. પેલો આત્માનો જાણ હોવું પડે. કેવું? તમે સમજ પડી ને? હિન્દુ ધર્મ અને જૈન ધર્મ બે મહાન ધર્મો, તો બંને ધર્મો કે છે કે આત્માને જાણો. શું કે છે? આત્મજ્ઞાન કરો કે છે. શું કે છે? યોગ કરવાનું કોઈ કહેતું જ નથી. શું? આત્મજ્ઞાન કરો. પછી આત્મજ્ઞાન વાળો જો યોગ કરે તો આત્મયોગી કહેવાય. સમજ પડે ને? પણ જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી મનોયોગ, વચન યોગ, જપ યજ્ઞ કરતા હોય ને તે વચન યોગી કહેવાય. સમજે ને? કા યોગ, જાત જાતના કષ્ટ વેદે, અપવાસો કરે, સરસ ને? જેના કરતા ભક્તો મહાન ઊંચા છે. કબીર સાહેબ ને તો બહુ મોટા ઊંચા, ગજબના ભક્તો કહેવાય. થોડા વખતમાં ભગવાનને ખોરી કાઢે ને, અત્યારે આવી ગયેલા છે અહીંયા ઘરે, અહીં જ આવી ગયા છે. સમજ પડે ને, બધા વસ્તુ અત્યાર સુધી જ્ઞાનદેવ ચાંગદેવ એ બધા ભક્તો નજીક ના કાળમાં જ્ઞાન સમજી જશે. સમજ પડે ને, રમણ મહર્ષિ તમારે શું પૂછે કે ભગવાન ની ભક્તિ કરે મળતી વખતે? હું એમ પૂછવા માંગતો હતો કે આત્મજ્ઞાન માટે, આત્મ સાક્ષાત્કાર માટે જે આ માર્ગો છે યોગના ભક્તિના, એ માર્ગો ખરા કે નહીં? એમ કે છે, આત્મ સાક્ષાત્કાર માટે આ જે ભક્તિના અને યોગના માર્ગો છે એ બધા ખરા કે નહીં? એમ ખરા ખરા, પણ તે નિમિત્ત મળવું જોઈએ ને. આત્મ સાક્ષાત્કાર ગુરુ મળવા જોઈએ, જ્ઞાની મળવા જોઈએ, નહીં તો કશું મળે સમજે ને. ત્યાં સુધી ભક્તિ કર્યા જ કરો, પરોક્ષ ભક્તિ. સમજ પડે ને, આત્મ સાક્ષાત્કાર થાય તાર પ્રત્યક્ષ ભક્તિ થઈ જાય. માનવી માનવી વચ્ચેની જે દિવાલ છે, માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, એ કે છે માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, માણસ માણસ વચ્ચે નહીં કે જીવ ને શિવ ની વચ્ચે દિવાલ, જીવ અને શિવ વચ્ચે ની દિવાલ તો છે અજ્ઞાન અવસ્થા. અને આ જ અજ્ઞાન અવસ્થામાં માણસ માણસ વચ્ચે ની દિવાલ છે, જાતિ પાતિ થી, જુદા જુદા પંથો થી, કે જાતિ પાતિ થી, જુદા જુદા પંથો થી માણસ માણસ વચ્ચે પણ દિવાલ છે. એમ કેવી દિવાલ? માણસ માણસ જાતિ થી, પંથો થી, એ બધાની જુદી જુદી દિવાલો ખરી. જાતિ પાતિ તો અમે કામ જ લાગતી નથી, પંથ બંધ કશું કામ લાગતો, પંથ વાળા પંથી. એટલે આત્મ સાક્ષાત્કાર માં આ બાધક ને બધું એમ એને કશું નડે નહીં. આત્મ સાક્ષાત્કાર ગમે તે માણસ ને થઈ શકે. અહંકાર છે, જાતિ અહંકાર, પંથ નો અહંકાર, મત નો અહંકાર, એ બધું બાધક છે. અને જેને જેને આ બાધક માંથી આગળ પાછો થઈ અને જ્ઞાની પુરુષ ને ફરી કાઢે ને, એનો ઉકેલ આવી જાય. બાકી આ તો અનંત અવતાર સુધી ભટક છે આ પંથ વાળા ને એ બધા. આ મત વાળા, મત વાળા તો કરોડો અવતાર સુધી ભટકે. અમારો મત મત જાતની એ જરૂર નથી, ત્યાં વેશની એ જરૂર નથી, ભગવાન ને ત્યાં વેશની એ જરૂર નથી. હવે સજીવ સૃષ્ટિ ની વાત છે. સજીવ સૃષ્ટિ જેમાં વનસ્પતિ છે એ સજીવ સૃષ્ટિ છે. હવે ખેતી કરનાર ને એક છોડ ને ઉછેરવો પડે છે અને બીજા છોડ ને ઉખેરવા પડે છે. કપાસ નો છોડ સાચવવા માટે અથવા મકાઈ અને બાજરી નો છોડ સાચવવા માટે એને એને સાચવવો પડે અને બાકીના છોડ ને કાઢવો પડે. એમાં પાપ નો ભાર ખરો કઈ ખરો ને ખરો? પછી ખેડૂત ખેતી કેવી રીતે કરશે? જો આ ભાર ખેડૂત ખેતી કેવી રીતે કરે? ના, એ તો દરેક ખેડૂત એકલા નહીં, બધામાં પાપ ના પાપ ને એવું છે રે. એક કાર્ય કરો તેમાં પુણ્ય અને પાપ બંને સમયેલું હોય. સમજાય છે? આ ખેડૂત છે ખેતી કરે તે બીજા છોડવાનું ઉખાડી નાખે, પેલા છોડવા રાખે રાખે, પણ એને ઉછેરે છે. શું કરે છે? બીજાને જયારે ઉછેરે છે એને બહુ પુણ્ય બંધાય છે. એને સમજે ને, જયારે કાઢી નાખે છે એનું પાપ બંધાય છે. આ પાપ 80% બંધાય, પુણ્ય ને 80% બંધાય, પછી 55% ફાયદો થયો ને. પણ પાપ અને પુણ્ય ને છેદ ઉડે ખરો કે? એટલે પ્લસ માઇનસ થઈ જાય પાપ અને પુણ્ય નું એમ પૂછે છે. પાપ અને પુણ્ય નું પ્લસ માઇનસ થઈ જાય? પ્લસ માઇનસ કરવામાં નથી આવતું, એ ચોપડે દેવ જ લખાય. એટલે પ્લસ માઇનસ થઈ જતું હોય ને તો હિન્દુસ્તાન ના વાણિયાઓ છે ને તે જરા કોઈ તો દુઃખ ના હોય, બઉ પાકા હોય. તો પછી ખેતી થાય નઈ એવું થયું? એ કશું બને નહીં, તો તો કોઈ તો તો વાણિયા મોક્ષ જ જાત નહીં. એ કે જાય સારું છે, કઈ બહુ સારું છે, કઈ નથી. પછી આ ખેતી કરવી કે ના કરવી? હે, ખેતી કે ના કરવી? ખેતી નો વાંધો ને, બધું જ બધું જ ખેતી જ છે. બધું કરવું ના, તમને તો પાપ અડે નઈ ને. તમે કનુભાઈ નથી રહ્યા, કનુભાઈ હોય તો હરી પાપ અડે. ક્યાં હરી પાપ અડે? હું કનુભાઈ છે એવું નક્કી છે? હવે તમને ના તો પછી તમે તેડે આ ચાર્જ જ નહીં થાય ને. હવે તો તમારે નિકાલ કરી નાખવાનો, જે ખેતી આવી હોય નિકાલ કરવાનો. એ ફાઇલ છે, શું છે ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો. શું કરવાનો? નિકાલ કરવાનો જે આવી પડી તે. અને જગત આખું તો પાપ માં છે, પુણ્યમાં છે. પાપ ની જોડે પુણ્ય થાય છે, પણ લાભાલાભ નો વેપાર કરો. ભગવાને શું કહ્યું? ભગવાને શું કહ્યું કે આ બધા તમે દાણા ખાવ છો ને, એ બાજરી ઘઉં એ બધા જીવના છે. ત્યારે જયારે જમીનમાં નાખીએ અને પાણી મળે એ તરત ઉગી નીકળે, એ બધી જીવાત છે. શું છે? જીવાત છે. હવે આ ચોખા, ચોખા એ જીવાત નથી. શું છે? એ જીવાત નહી. આ ઉગે નહી ને, પણ એનું છોતરું કાઢી નાખ્યું માટે. હા, ગમે તે કર્યું, ગમે તે કર્યું, ઉગે નહીં. એને મારી નાખ્યું માટે ને, એ ઉગે નહીં. તેથી કહું છું કે જીવાત નહીં ચોખા, સમજણ ને. આ બીજું બધું જીવાતો છે, આ જીવાત ખાઓ. ભગવાન જ કહ્યું છે કે આ જ ખાવાનું છે. ત્યાં કહે છે કે જીવાત ન ખાઈએ તેનું શું થાય? ત્યાં કહે છે કે તમે મનુષ્યમાં છો તો એ જીવાત છે તે બીજે બીજા અવતારમાં ઊંચી ગતિમાં આવશે. તમારું પુણ્ય એની પણ જશે. શું થાય? અને તમને પાપ લાગશે, પણ પાપ લાગશે. પણ આ ખાઈ અને તમે આખો દાડો ધ્યાન કરો બે કલાક, તો કેટલું બધું હો લાખ રૂપિયા કમાવો ને, પણ પચાસ હોટ જતું હોય. તમે સમજ પડે ને, માણસ ખાઈને ધ્યાન કરે તો કેટલું બધું કમાય. હવે એક બીજું જરા પૂછું, જરા એક બીજું જરા પૂછો. આ મનુષ્ય નો અવતાર જે છે એ વારંવાર મનુષ્ય નો મુક્તિ થતા સુધી વારંવાર મનુષ્ય નો અવતાર મળે કે એને બીજા જીવના છે, ઝાડ છે, જળ વસ્તુ ખાવું પડે? વારંવાર મળે. અહીંથી મનુષ્ય માંથી ગાય થાય, ભેંસ થાય, બળદિયો થાય, કૂતરો થાય, ગધેડો થાય, દેવગતિમાં જાય, નરગતિમાં જાય, બધું થાય. તમે સમજણ ની, જે માણસ તમારો કોઈ ઓળખવાળો માણસ હોય તે બધું અણહક નું ખાઈ જતો હોય, લોકોનું વાપરી ખાતો હોય. અણહક નો ભોગ ભોગવે, ભોગવે કે ના ભોગવે? અણહક ના ભોગ ભોગવે કે ના ભોગવે? કલયુગ ના લોકો, તમને ખબર એ પડે ને, અણહક નો ભોગ ભોગવે, અણહક ના પૈસા વાપરી ખાય, એ બધા એથી જાનવર માં જવાના છે. પછી આ માણસ સજા ભોગવે છે એનું શું ત્યારે? હે, બંને સજાઓ જુદી જુદી કેમ? માણસ પણ સજા તો ભોગવે છે મનુષ્ય અવસ્થામાં. શું કે છે? મનુષ્ય અવસ્થામાં માણસ પણ સજા તો ભોગવે છે ને, કે છે સજા. આ કોઈ ગરીબ રહે છે, કોઈ દુખી રહે છે, ધન હોવા છતાં પણ એની ચિંતા રહે છે. એ તો પૂર્વભવ નો ફળ છે. હવે પેલી સજાઓ પણ પૂર્વભવ ની જ ગણાય ને. પૂર્વ નો ભવ નો ફળ આ ભવ ભોગવે છે, પણ હવે પાછો છે તે અણહકનું ખાઈ જાય છે, ધ્યાન કરે છે, અણહક નો વિચાર કરે છે, એટલે પાછો તો આગળ ગતિ જશે પાછી. અને આપણે કોઈ સુપર હ્યુમન જેવો માણસ હોય કે તમારી ઉપર ઉપકાર કરે તો તમે ઉપકાર કરો, ફરી ઉપકાર કરે તો ઉપકાર કરો, એવું 10 વખત ઉપકાર કરે તો આપણે રામ જગા સુપર હ્યુમન છે તે દેવગતિ બજાય. એવા માણસ કોક કોક હોય દેવગતિ મજાય એવા. હવે કેટલાક એમ કે છે, એક મત એવો કે છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી જ્યાં સુધી એની મુક્તિ ના થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર જ એને મળ્યા કરે. ના, એ તો બધી ખોટી વાત, બધી બધી જૂઠાણું છે. સમજે ને, જેવા કર્મ કરે ને તેવા અહીંથી મનુષ્ય માંથી જ જાય છે, બીજે કોઈ જગ્યાએ જતા નથી. કર્મ બાંધવાનો અધિકાર મનુષ્ય ને જ છે, બીજા કોઈને અધિકાર નથી. અને જેને બાંધવાનો અધિકાર છે એને ચારેય ગતિમાં રખડવું પડે છે. તમે સમજે ને, એ તો એવું કે છે કે મનુષ્ય માંથી એમ નહીં, એ કે છે ઘઉં ને પેટે ઘઉં જ થાય, કે છે ઘઉં વાઈએ તો સમજે ને. એ એવું કહેવા માંગે છે કે મનુષ્ય ની સ્ત્રી હોય તો દવાખાનામાં આપણે તપાસ કરીએ તો કૂતરું ના આવે. શું કે છે? તમને સમજાયું શું કહેવા માંગો છો? તો કૂતરું આવે એનું નામ મનુષ્ય માંથી ઘઉં માંથી ઘઉં. પણ મનુષ્ય ના જેટલા વિચારો ભર્યા, જેવા વિચાર કરે છે ને તેવી એની ગતિ થાય છે. પાશવી વિચારો કરે તો પાશવીમાં, દૈવી વિચારો કરે તો દેવગતિમાં, રાક્ષસી વિચાર કરે. રાક્ષસી વિચારે એટલે શું? પોતાને કઈ પણ ફાયદો ના થયો હોય તો આખું ગામ બાવી દે. તને સમજણ ને, આ લોકો લૂંટબાજી કરે છે, જાત જાત મારી નાખે છે લોકોને, એ રાક્ષસ વિચાર કરે, પોતાનો ફાયદો ના હોય ને, સમજણ ને, એ નર્ક ગતિમાં જવું પડે, નર્ક ગતિમાં. તમારા જ્ઞાન સાક્ષાત્કાર રહેશે, આવે બરોબર સાક્ષાત્કાર જ્ઞાન, એ મરણ થતી વખતે હાજર રહેવાનું, આ જ્ઞાન હાજર રહે એટલે એક બે અવતાર બાકી રહ્યા, તો પડે ને. લે નાસ્તો વાસ્તો કરી લે હે, ગાયત્રી ના જપ કરું છું. આપડે તેજ હાથે કામ નહી, સંસાર સારો ચાલે એટલે બઉ થઈ ગયું, એટલે એટલા સારું કરજો ગાયત્રી, સમજ પડે ને. એ તેજ થાય છે એ તો ચમત્કારા હોય, ચિત્ત ના ચમકારા હોય છે, ઘણા લોકો બહુ બડો બડો તે દેખાય, ગોડા ગોડ્યો નથી તો ભગવાન નો આત્મા નો હોય, કર્યા કે સંસાર સરળ થાય એનાથી અડચણ વગેરે ઓછી આવે. તો આત્મ શાંતિ નથી, આત્મ શાંતિ મેળવવા શું કરવું? એ તો અહીં આવે જ્ઞાન લઈ જજો કોઈ વખત. જુદા જુદા ભગવાન માં માણસ નું ધ્યાન રહે છે, જુદા જુદા ભગવાનો માં માણસ નું ધ્યાન રહે એ ચિત્ત ની એક અપૂર્ણ અવસ્થા જ ગણાય કે? જુદા જુદા ભગવાન માં માણસ નું ધ્યાન રહે એ ચિત્ત ની એક અપૂર્ણ અવસ્થા ગણાય? ના, અપૂર્ણ અવસ્થા તો ખરી જાણે કે, પણ એને જેવું દેખાય છે ને એવું એનું ધ્યાન રહે, જે આપડા 360 ડિગ્રી હોય છે ને, વચ્ચે ભગવાન ઉભા હોય તો 25 ડિગ્રી વાળા ના મુખ દેખાય, 50 ડિગ્રી વાળા ના મુખ દેખાય, 100 ડિગ્રી વાળા જેને જેવું દેખાય એવી રીતે પરોક્ષ ભક્તિ થવાની. પણ એનું મન નો જે મિરર છે, મન છે, મન મન તો એનું સ્વચ્છ હોય છે. જેમ કે હનુમાન એમ કેતા કે મને તો રામ ના સ્વરૂપ માં જ આનંદ મળે છે. રામ નો શું? રામ ના સ્વરૂપ માં જ આનંદ મળે છે એવું હનુમાન કેતા. એ તો હનુમાનજી ત્યારે જીવતા હતા ને રામે જીવતા હતા, સમજાય ને, સમજાય તમને. હવે તમે અત્યારે રામ માં સાથે આનંદ મળ્યા છો, રામ એમને ઘેર ગયા, મોક્ષ માં ગયા, અહી કઈ તમને કેવા આવે નહી, એમને એજન્ટો કોઈ નથી, એજન્ટો તો તે જતા રહ્યા, સમજે ને. કૃષ્ણ ભગવાન ના એજન્ટ છે, કૃષ્ણ ભગવાન છે તો એમને બધો તો કઈ કામ થાય, તો ગણી છતાં રામ નું નામ દે દે કરો તો નામ જપ નો નાશ થાય, એમાં ખોટું નથી. કોઈ કરતો હોય તો ના કેવું નહીં, પણ એ કહે છે મને વધારશામાં ફાયદો થાય, કારણ કે કૃષ્ણ નું નામ બોલ, તો ગણી ને. મને પૂછવાનું મન થયું હતું તે દિવસે, પણ પછી હું અટકી ગયેલો, પણ આજે પૂછી નાખો. આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આ મંદિરો માટે આપ જાઓ, એનાથી મંદિર માં જવા માટેની પ્રતિષ્ઠા ઉભી નથી થતી? એ કે છે આપ સાક્ષાત્કારી પુરુષ છો તો આપ મંદિર માં જાઓ તો મંદિર માં જવા માટેની લોકોને માટે પ્રતિષ્ઠા ઉભી નથી થતી? અમે કરીએ છીએ ને પ્રતિષ્ઠા, કરી નાખી એટલા માટે મંદિર માં જઈને. અમે અજમેર માં કઈ ગયા હતા, જયપુર ગયા હતા ના, એટલે એમનું કેવું એમ છે કે આપ જો મંદિર માં જાઓ તો પછી લોકો ને પણ મંદિર માં જવાની ભાવના થયા કરે. હા, એટલે હું જઉં છું ને મંદિર માં, જઉં છું, મારે વર્ષમાં બે બે ત્રણ વખત મંદિર માં જવાનું, સમજ પડે ને. અમે જ્યાં જઈએ તો મહાદેવ ના ડેરા માં માતાજી ના બધે દર્શન કરવા ના, અમે ના જઈએ તો લોકો ના જાય, સમજ પડે ને. કિલો અવરો પડે, સમજાય છે ને, એટલે અમારે ચીનો અવરો ના પડાય, અમારી જવાબદારી એવી ના હોય. અમારા લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવો રસ્તા અમારા હોય. અને અમે તો માધીજીના ડેરામ જઈને શું બોલીએ છીએ, જગત ઝેર પીનારો, શંકર પણ મુજને નીલકંઠ મુજ છું. એ નહી બોલીએ, આપડે બોલે તો બોલો ને તમને યાદ ના રહ્યું એ તો બોલીએ એટલે લોકો દર્શન કરી જાય શંકર નો હાજરા હાજર તે તારે જે મંદિર માં કરી ગયો એટલા હાથ બહાર દર્શન કર્યા શંકર નો ના થાય ને એ મંદિર માં કરી જાય થઈ જાય તમે સમજ પડે ને આ તો ભેદ બુદ્ધિ જતી રહેશે ને તો અભેદ ચેતન માં રેવાય ક્યાં રેવાય અભેદ ચેતન માં રેવાય આ ભેદ બુદ્ધિ છે હું કનુભાઈ છું અને આ લક્ષ્મી સત્ય ચંદ્રશંકર છે આ જુદા હું જુદો તાર તાર વાઈફ જોડે જુદે નહી હોય તો જુદે ભરી ગોકળી જો પાડોશી જોડે લડે ને તો બે જણા આમ કરે આપડે આમાં હાથ જોઈએ તો ફોટો પાડી લઈએ બે વાત આમ કરતા તમે આવાન તમે આવાન બે જણા એવું કર્યા કરે પછી બે મયો મય લડે તાર કે તું આવો ને તમે આવે તું મશ્કરી કહેવાય ને આ કુદરતે ક્રૂર મશ્કરી કરી છે ભગવાન ની શું કર્યું છે ભગવાન ની કુદરતે ક્રૂર મશ્કરી કરી છે આ ભગવાન થઈ તો ક્રૂર મશ્કરી આનો સસરો છો મામો છો આનો સાવ છો કેવી મશ્કરી કરી છે બે જણ લડે ભેદ બુદ્ધિ ખરી બે માં ઘરમાં બૈરી બૈરે બે ભેદ બુદ્ધિ ખરી પછી દશા થાય એની ટેબલ પર ખાતા ખાતા લડી પડે આ કે છે શાકમાં મીઠું ઓછું છે તારે કે છે ત્યાં કે છે તમે કાલે ગવાર લાયા હતા ગયડા ઢટ લાયા હતા કે છે ભાઈ ગવા કાલની વાત ગવારની વાત શું કરવી છે તાકે ના પણ તમે મેં ભૂલ કે તમે નથી કરી કાલે કે શું કે ગયડા ગવાર લાયા હતા એટલે આપણે નીચે જોવાનું થાય ને પછી કેમ બોલતા નથી આવું કે ના કે ભગવાન મંગાવતા આપણે કઈ કેવી અશાંતિમાં લોકો દાડા કાઢે નહી ભગવાન પોતે પોતે જ ભગવાન પણ જો ફસાયા છે હવે તમને કઈ કળ વરે છે આ કળિયુગ માં કોઈને કળ વરે નહીં સાધુ સંન્યાસી આચાર્ય કોઈને કળ વરે આ નામ જ કળિયુગ કળ વરે નહી આ કૂતરું છે તે જયારે પેલા એની નીચે પગપગ વટાઈ જાય બસ ની નીચે પછી આપડે કઈ પેલા પાણી પાણી છટીએ તારે કે એને કળ વરતી નથી બિચારા ને એવી આ મનુષ્યો ને કળ નથી વરતી કળિયુગ માં શું થાય સમજ પડે ને હા તમને કળ વરી હા કળ વરે તારથી કઈ કામ હે આગળ ભેદ બુદ્ધિ જવી જોઈએ આ તો જીવ જુદો અને શિવ જુદો જીવ શિવ ભાષે છે જુદા જીવ અજ્ઞાન વડે શું થઈ જાય છે એ જુદા અજ્ઞાન થી પાસે લાગે છે સમજ પડી ને અરે જ્ઞાન એ કઈ જી શિવ નો એક અભ્યાસ સ્વરૂપ છે તમને ગમ્યો કેમ તમે બોલતા નથી કે શું આજ કંટાળી ગયા ના પડવું જોઈએ કઈ કોઈ સારું પેશન દેખાય ને કેન્ટીન નો સરસ દેખાય ઉતરી ના પડવું જોઈએ કલાક મોડું થાય ગાડી ઉપડી જાય એટલે આ ગાડી જ લઈ જશે બોક્ષે તમારે અને ભાઈ ઠંડક વાળે ત્યાં નિશાની દેખાય આપણે આપણને એમ લાગતું જાય કે પેલા ઉભરાતું હતું અને આ દુઃખ ઉડાડ્યું હાય વરાળ થતું હતું તે બધું હાય વરાળ ઓછી થઈ જાય ધીમે ધીમે ઠરતું જાય હવે શું થાય પ્રકાશ વધતો જાય ઠરતું જાય માયલો માયલો એને લોકો માયલો કે છે ને આપડે તો બે વર્ષ પેલા બે વર્ષ થઈ ગયા ઓળખતા પેલા સપના માં દર્શન થાય છે, કહી જાય છે મને. એની પુણ્ય કેવાય ને, એની પુણ્ય કેવાય, એને ચેતી હો. આજે થઈ ગયા તમારા દર્શન થઈ ગયા, તમારા દર્શન કરવા દર થઈ ગયા, ભાવનાથી પૂરી થઈ. અને કનુબેન તમે બેઠો, ભાવનાથી તે પૂરી થઈ. તમારી પૂરી કે જહા લગી આત્મા સત્વ ચિન્હ્યો નહીં, તા લગી સાધના સર્વ જૂઠી. શું કહ્યું તમે? હવે ને આત્મા તત્વ જ્યાં સુધી જાણ્યું નહીં ત્યાં સુધી આ બધી અમારી સાધના કરેલી જૂઠી છે. શું કહે છે? આત્મ તત્વ જાણવા માટે આ સાધના છે. જો તત્વ ના જાણવાનું મળ્યું તો જંગલમાં જઈને પોખ મેલો એટલે કોઈ સોનો તો ના રાખે. અહીં શહેરમાં પોખ મેલે ભાઈ ભાઈ નારળ છો, લ્યો ચા પીઓ ચા પીઓ, તો કોઈ સોનો રાખે નહીં ને. નિરાતે ધરીને રડવા દે. અહીં તો લોકો ધરીને રડવા નહીં દેતા એના લોકો. બોલે જ નહીં ધરે, રેડ રેડ કરીને એટલે નરસિંહ મહેતા એવું કહ્યું, આખા એવું કહ્યું, તિલક કરતા તે પણ ગયા, કથા સુણી સુણી ને ફૂટ્યા કોણ, જપ મારા નાકો હું જતો રહ્યા ગઈ ગયા નાકો. એક મૂરખ પાસે જાતને પાસે મૂરખ મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, જો પાણી ડૂબ ડબકું દેખાય તો ડૂબકી મારી. એમ સરસ ને તિલક કરતા ત્યાં પણ કહ્યા, તો એ સાથે બ્રહ્મ જ્ઞાન થયું નહીં. સરસ ને આ બ્રહ્મ જ્ઞાન અને આત્મજ્ઞાન નો ફેર છે પાછો. બ્રહ્મ જ્ઞાન તો આત્મજ્ઞાન નો દરવાજો છે. શું છે? આત્મજ્ઞાન નો દરવાજો. હા, એ બ્રહ્મ જ્ઞાન નો પહે ત્યાર પછી આત્મજ્ઞાન થાય. શું ડિફરન્સ બે વચ્ચે? હે, એ બે વચ્ચે નો ફરક શું છે? એ બ્રહ્મ જ્ઞાન થાય છે એ બધું સાધન ના પરિણામ રૂપે પોતાના સ્વરૂપ ના ઉપર એકાગ્રતા થાય છે, પણ સ્વરૂપ નું ભાન નથી થતું. સ્વરૂપ શું છે એ ભાન થતું નથી. સ્વરૂપ નું ભાન તો આત્મા જ્ઞાન થાય તો જ થાય, નહી તો એકાગ્રતા કરી બ્રહ્મ જ્ઞાન કે અભ્રમ ને, અભ્રમ ને જાણે ત્યાંથી બ્રહ્મ જ્ઞાન કહેવાય. અભ્રમ ને જાણે ત્યાર પછી રહ્યું કયું જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન. સમજ ને, એ બ્રહ્મ જ્ઞાન તો સંસારની નિષ્ઠા ઉઠે ત્યારથી બ્રહ્મની નિષ્ઠા દે. શું બે? સંસારની નિષ્ઠા છે ને, આ નિષ્ઠા લોકોને સાથે કઈ નિષ્ઠા છે? આ મારું તારું આ તે બધી જે છે સંસારની જે પ્રયોજન છે તે ના, સંસારિક સુખો ની નિષ્ઠા છે ને, પાંચ ઇન્દ્રિય ના સુખો ની નિષ્ઠા છે. એ નિષ્ઠા જેની આ સુખો માં ખોટો છે, ભૌતિક છે, નકામા છે, આત્મામાં જ સુખ છે, ભગવાનમાં જ સુખ છે એવું નક્કી થાય ત્યારે એને બ્રહ્મ નિષ્ઠા થાય. શું થાય? સમજ પડે ને, એ બ્રહ્મ નિષ્ઠા થઈ એથી બ્રહ્મ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? બ્રહ્મ સ્વરૂપ. અને પછી આત્મજ્ઞાન થાય ત્યારે આત્મનિષ્ઠ પુરુષ કહેવાય, ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન કહેવાય, સકલ પરમાત્મા કહેવાય. શું કહેવાય? બુદ્ધિ દ્વારા માપી શકાય ખરું આત્મનિષ્ઠ ને? હે, આત્મનિષ્ઠ ને બુદ્ધિ દ્વારા માપી શકાય? આત્મનિષ્ઠ માં બુદ્ધિ જ ના હોય, બુદ્ધિ જતી રહે ત્યાર પછી જ વાળું થાય પેલું. બ્રહ્મ બુદ્ધિ હોય, બ્રહ્મ સ્વરૂપ માં બુદ્ધિ હોય, પેલું અજવાળું ના હોય. સપના માં અડધો કલાક રહ્યા થઈ જાય, કેવું થાય? અહંકાર ઘસે. હા, એ અહંકાર ભક્તો ને ઘસાતો ઘસાતો નહી. નરસિંહ મહેતા કેવી સરસ વાત કરે, જા લગી આત્મા તત્વ ચિન્હ્યો નહી, તા લગી સાધના સર્વ જુટી. આત્મ તત્વ જાણવું પડશે, એ જૈન હોય કે વેદાંતિ હોય કે બહાર ન હોય મુસ્લિમ હોય, પણ આત્મ તત્વ જાણવું પડશે. અને તે વેદાંત માં છે નહી, શબ્દ માં છે નહી. વેદાંત ચાર વેદિક બોલે છે, ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. આ આત્મા નો કે છે, ના ઇતિ શું કે છે, ગો ટુ જ્ઞાની કે છે. એ જ્ઞાની પુરુષ પાસે જાઓ, જ્ઞાની તો પરમાત્મા જ કહેવાય, દેહધારી રીતે પરમાત્મા કહેવાય. ત્યાં આત્મા હોય કે છે, ત્યાં આત્મા જાણવા મળે. આત્મા જાણ્યો, કામ પૂરું થઈ ગયું, એથી આગળ કશું જાણવાનું કશું છે જ નહીં. નરસિંહ મહેતા શું કહે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. શું કહે છે, એવું નરસિંહ મહેતા કહ્યું, પણ કોઈ છોડી દીધું? સમજાવ્યું છે. શું કહે છે, સમજાવ્યું એનું છૂટ્યું. જેને સમજાવ્યું એનું છૂટ્યું. ના, સમજાવ્યું તો બધા બહુ જ ને સમજાવ્યું છે, એક વાર વાર ખોટું જ છે આ, પણ છૂટે સી રીતે? કરતા કોણ છે ખબર પડ્યા વગર સી રીતે છૂટે? ગપ્પા મારે ભગવાન કરે છે, એવું તો બધું ગપ્પા મારે, પણ એવું કે દાડો ભરે નહીં, ગ્રહો કરે છે કે છે. શું કરે કોણ, એ જાણે ત્યારે એનો આ કરતા પદ છૂટે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટ નો ભાર જેમ સ્થાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ આણી પરે, જોગી જોગેશ્વરા કોક જાણે. શું કે છે, સૃષ્ટિ મંડાણ છે સર્વ. હિન્દુસ્તાન માં આજે યોગીઓ છે ને, ૧૯૭૮ પ્રવીણભાઈ શાહ ને ત્યાં ઘાટકોપર લાગે છે. દાંત મૂકે કાપી નાખે, આ કપાય નહી. આ જાય આ તો જંજાર કેવાય, કેવી આ જાય નહી, જંજાર જંજાર કપાય નહી. ભોગવે છૂટકો, ભોગવે તાર જાહેર છૂટે, હિસાબ બધો ચૂકવીએ તાર જાહેર છૂટે. પછી નવી જાહેર તો તૈયાર કરી હોય આપણે, આવતા બધી જાહેર પાછી ઉભી કરી જ હોય. શું છે નામ શું તમારું? ગંભીર વેપારી. આત્મા ચાલે રસ્તે ચડે એનો જો પાસ થાય તો આગળ ચડાય. આડે રસ્તે છે, આડા રસ્તામાં સીધો રસ્તો જો આપની વાણી નીકળે એમાંથી, અને એમાંથી કોઈ સારો રસ્તો નીકળે તો આત્મા આગળ વધી જાય. વાણી હોય બધા સીધા રસ્તે આવી ગયા. તમને પેલા કહ્યું તું રવિવાર, પણ ના, તમને કહ્યું તું રવિવારે આવજો, પણ રવિવારે સુખ દુઃખ કેમ ક્રિએટ થાય છે? સુખ દુઃખ, એક માણસ સુખી બીજો માણસ દુઃખી, એક માણસ સુખી બીજો માણસ દુઃખી, એમ કેમ? હા તો તમે એવું છે ને, સુખી દુઃખી આ બધી કલ્પનાઓ છે, ખરેખર ફેક્ટ વસ્તુ નથી આ. તમે સમજાય નહીં, કલ્પના એટલે એના જેવી. આપણે રાત્રે છતે તમે રૂમમાં સુઈ ગયા હોય રાત્રે, તે દાડે એકલા હો તમે, અને દિવસે કઈ ભૂતની વાત સાંભળી હોય, કદાચ વાંચ્યું હોય ભૂત ની વાત, અને રાત્રે તમે રૂમ માં સુઈ ગયા અને જોડે રૂમ માં કઈ પ્યાલો મૂક્યો હોય તમે, તો પેલા ઉંદર પાડ્યો એટલે 12 વાગે તમને શું વિચાર આવે? ભૂતના ભણકાર આવે. હા, જ્યાં સુધી વિચાર નું જ્ઞાન ન થાય એ અજ્ઞાન થી વિચાર ઉભો થયો. શેનાથી થયો? તમે જાણતા નથી શું કોને પાડ્યો એટલે અજ્ઞાન થી વિચાર ઉભો થયો. હવે એનું જ્ઞાન ફોડ પડે નહિ ત્યાં સુધી હવા સુધી તમે ગુજાર ને ગુજર. એવી રીતે આ નથી સુખ દુઃખ કશું છે નહીં, કલ્પના જ છે ખાલી, એવું કશું છે નહીં, માનસિક કલ્પનાઓ, ખાલી ભડકાટ ને કલ્પના જ છે. શું નામ આપનું? હરકિશન. હરકિશન, જ્યાં સુધી જાય નહીં, જ્યાં સુધી આ રોંગ બિલીફો જાય નહીં, હું આચાર્ય છું એ રોંગ બિલીફ, હું સાધુ છું એ રોંગ બિલીફ, હું ત્યાગી છું એ રોંગ બિલીફ, હું તપસ્વી છું એ રોંગ બિલીફ, હું ખડતર કચરો છું રોંગ બિલીફ, હું સ્થાનકવાસી છું રોંગ બિલીફ, હું બધી રોંગ બિલીફો છે. એ બધી હવે ફ્રેક્ચર કરી આપે ત્યારે પછી તમને રાઈટ બિલીફ બેસે, એને ફ્રેક્ચર તો કરવી પડે ને. તમારે કેટલી રોંગ બિલીફો બેઠી છે? એની એની દ્રષ્ટિએ નહીં બોલતા, એ તો હમણે આવી ગયા, કશું થાય ને દર્દ છૂટી જઈ, સ્મરજી સ્મરજી સ્મરજી સ્મરજી, દેહની દ્રષ્ટિઓ મરી જાય નહી, તરત હવે નહી, દેહની દ્રષ્ટિઓ હોય તો મરી ના જાય. આ તો હું જ છું, આ જ હું છું, એવું જ છે ને 100%, એવું તેમ નહી હોય, મોટા ભાગના બધાને એવું જ હોય છે. હા, તમને એમના આત્મા દેખાય છે હરકિશનભાઈ નો? અમને નહીં દેખાતો, ગયડો થયેલા એટલે આત્મા ગયડો થયેલો છે, દેખાય છે એમનો. આવું એ જવાન છે આત્મા? આત્માને ઉંમર લાગે છે, આત્માને જવાની ગઈડ પણ કે બાળ પણ હોય નહીં, તે ગયડું થવાનું અવશ્ય તો ભણી નઈ. એ આત્મા કાયમ ત્રિકારી વસ્તુ છે, ત્રિકારી અને અનંત સુખ નું ધામ છે. સુખ ખોરાક કેરીઓમાં, બજારો કેરીઓ, કેરી માર્કેટ મટીરિયલમાં ક્યાં ખોળે છે? માર્કેટ મટીરિયલ દેખાય છે, આ કોને સંભળાય છે, નાકે સુગંધ આવે છે, જીભે ચખાય છે, અહીં સ્પર્શ થાય છે, બધો માર્કેટ મટીરિયલ છે. તમને કયો મટીરિયલ પસંદ? ઉઘાડી વાંખે ઊંઘવું હોય તો બધા ઊંઘતા હોય, તો આપડે ઉઘાડી વાંખે ઊંઘીએ અને પાર નથી આવે એવું ને. જ્યાં સુધી સાચી સમજણ ના આવે ત્યાં સુધી તો જે રીતે સાચી સમજ ના આવે તો ઉઘાડી વાંખે ઊંઘ્યા કરે છે, ઉઘાડી વાંખે ઊંઘ્યા કરે છે. આ ઉઘાડી વાંખ નું સપનું છે અને પેલા ને બંધ આંખ નું સપનું છે, બંને સ્વપ્ન છે. આ સ્વપ્ન માંથી જાગશો, સાચી સમજ આવશે ત્યારે, આ સ્વપ્ન માંથી તમે જાગશો ત્યારે તમને લાગશે કે આ તો સ્વપ્ન હતું. અત્યારે તો તમને સ્વપ્ન લાગે નઈ ને, ખ્યાલ ના આવે, તમને લાગે સ્વપ્ન સાચું જ લાગે. ખોટ ગઈ એટલે ખોટ ગઈ, નફો આવ્યો નફો ખુશ થઈને ભર્યા કરે. આ રત્નાગીરી ને આખું કાપી અને જો મોડામાં ગાડી સરસ લાગી ખુશ ખુશ કેમ છે, કેવી સરસ છે કેમ કઈ, અને જો મોડું ખાટું થયું, મોડું ખાટું થઈ જાય. એ બી સત્ય તો ઘટના તો કેવાય ને, હકીકત તો કેરી ખાધી મીઠી લાગી, પણ એ તો સત્ય તો છે ને વસ્તુ. એ કે છે કે એ પણ સત્ય ઘટના કહેવાય ને, કેરી ખાધી ને મીઠી લાગી એ પણ સત્ય ઘટના તો હકીકત. સત્ય ઘટના નથી વસ્તુ, જે તમે અનુભવો છો ભલે ઇન્દ્રિય નો વિષય રહ્યો. ના, એ સત્ય ઘટના નથી, અસત્ય નથી, એ રિલેટિવ સત્ય છે. કેવું છે? રિયલ સત્ય નથી, રિલેટિવ સત્ય. તો પણ જે સત્ય ઘણી વાર પછી નાશ થવાનું છે એ સત્યને સત્ય જ ના કહેવાય ને. સત્ય કાયમ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તમને કોઈ કંટાળો નથી આવતો? કંટાળો આવતો નથી? આ સંસારમાં કશી કોઈ ચીજ થી કંટાળો નથી આવતો? તમને આવે ગઈ પણ એમને જવાની કંટાળો છો ના આવે? આ બસ બસ ચૂકી જાય નઈ, રાહ જોયા કરતા આઈ તો ભરેલી આઈ ચૂકી ગયા તો આખો દાડો આનું આ કકડાટ કકડાટ કકડાટ કકડાટ ઘણી વાર શાંતિ નહી. અને જેટલી શાંતિ છે ને એટલી મૂર્છિત શાંતિ છે. કેવી છે? મૂર્છામાં આવી જાય તરત શાંતિ, ખૂબ કમાયા ને આમ તેમ તેમ તેમ આવી ગયું. હા, કરેક્ટ સુખ નહી. સુખ એનું નામ કહેવાય કે આયા પછી જાય નહી. તમને એમ લાગે છે કે હું કપડા બપડા બદલીને બેઠો જ કઈ સંસારી કપડા નથી મારી પર, નોકરી કરતો હોય કે નહીં કરતો હોય? ખબર નહી, ધંધો કરું છું, ઇન્કમ ટેક્સ છું, બધું છું, પણ અમને કશું અડતું નથી. તમને કેટલું અડ્યું? સૌરાષ્ટ્રમાં કયું દેશ? જામનગર. જામનગર અને હજુ હજુ હજુ આઈસ્ક્રીમ જામ્યા નથી, હજુ ઉકળતું દૂધ છે. ઉકળતું દૂધ હવે એના આઈસ્ક્રીમ બનાવ, ઉકળતા દૂધ નથી ને ખાય છે. તાળું પડવા દેવું જોઈએ, બરફ જોઈએ, એ બધું જોઈએ. સમજણ આવે એટલે ચાડું પડે ને મારે. તમે કેમ પૂછતા નથી કે શું ભાઈ હતા ને ત્રીજા? બોલો ને, બોલો, પૂછો ને. પૂછીએ બધું, આપડે પૂછીએ. અહીં કઈ પૂછવાની ફી નથી. જિંદગી શું છે? શું કે છે તમારા હિસાબે જિંદગી શું છે? મારા હિસાબે ખરું કે મારા હિસાબે જિંદગી એ જેલ છે. શું છે? જેલ. જેલ જેલ ચાર પ્રકારની જેલો છે. એક નજર કેદ છે, તે બે લોકો નજર કેદમાં છે. આ મનુષ્ય સાદી કેદમાં છે. કેવા છે? સાદી. પછી મનુષ્ય સિવાય બીજા જે દેખાય છે ને ધરતી પર, જેને તિર્યંત લોક કે છે, તિર્યંત કે છે, તે બધા સખત મજૂરી ની કેદ માં છે. શેમાં છે? સખત મજૂરી. અને ચોથું જે નર્ક ગતિ ના લોકો છે, એ આખું જિંદગીનું, આખી જિંદગી ની કેદ, આખી જિંદગી ની કઈ નઈ, આજીવન સખત. શું કે છે? આજીવન જન્મટીપ કે છે. આ ચાર જતી જેલ માં છે મારી દ્રષ્ટિથી. તને આ જેલ માં ગમે છે ખરું? આચાર્ય મહારાજ ને ફસાયા, બધા ફસાયા છે. ક્યાં જાય? કેમ આવે? જો દરિયામાં પડતું ખવા જાય પોલીસ વાળા પકડે, કેમ આપઘાત કરવાનો ગુનો કરો છો? કે આપઘાત નહીં કરાય છે ને સરકાર? એટલી બધી સરસ આવી આપઘાત એ કરવો સરસ, બીજો ગુનો લાગુ થશે કે? અહીં કર્મ પૂરા ભોગવી લો કે છે, આપઘાત ના કરશું, કર્મ પૂરા ભોગવી લો કે છે. શું કે છે? સરસ સમજાયું? આગળ આગળ જિંદગીમાં સુખી થવા માટે શું કરવું? એમ જિંદગીમાં સુખી થવા માટે શું કરવું? તારે સુખ કેવું? વિનાશી જોઈએ છે કે ઇટરનલ જોઈએ છે? જોતો તો અહીં આવજે. અને વિનાશી જોઈતું હોય તો રસ્તો દેખાડું. તને ખબર પડે વિનાશી વિનાશી જોઈએ છે? વિનાશી તારી મારે કરી લેજે. અને અહીં કોક કોક દાળ દર્શન કરી લેજે, હું આશીર્વાદ આપ્યા કરીશ. તારે વિનાશી સુખ વધતું જાય. ખબર પડે ને? અને જો ઈચ્છા જોયું તો મારી પાસે આવજે. પછી એ થાય નહીં, પછી એ જાય નહીં. એ સુખ પછી જાય જ નહીં. ઈટરનલ જોઈએ? તમારે ઈટરનલ જોઈતું નથી? કેવું જોઈએ છે? ઇટરનલ જોઈએ છે કે શાશ્વત કાયમનું? કાયમનું જોઈએ ને. મોક્ષ ને મેળવવાનો સીધો રસ્તો નથી. તમે વાંકો જોઈએ? તારે વાંકો તો નથી જોતો, પણ એ સીધો નથી એટલે આ મોડું.